શરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનંભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે નિજાશ્રિતાનામ સકલાર્તિહંતા સદ્ધર્મભક્તે રવનં વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલમંગલં નઃ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક પૃથક રુચિ છે, તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે તથા રામાનુજનો એમ મત છે જે જીવ માયા અને પુરુષોત્તમ એ ત્રણેય નિત્ય છે ને પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિશે સદાય દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર છે તે તેના છે એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી એવી રીતે રામાનુજનુંય સમજણ જણાય છે તથા વલ્ભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય એમ તેમના ગ્રંથોને વિશે તેમના વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણવામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિશે દોરો સુસરો છે તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સુસરો ચાલ્યો આવે છે તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો. ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું, પણ શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે ઋષભદેવ ભગવાને વાસુદેવ સંગાથે એકાત્માને પાયમાં હતા તો પણ જ્યારે સિદ્ધિઓ આવી પ્રાપ્ત થયો ત્યારે પોતે ભગવાન હતા તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે, જે યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તેને મનનો વિશ્વાસ ન કરવો. ત્યાં શ્લોક છે, ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી હ્યનવસ્થિતે યદવિશ્રંભા ચિરાચિરણમ ચસ્કંધ તપૈશ્વરમ નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તન મનુએરય યોગીના કૃત મૈત્રસ્ય પત્યુર્જા એવ પુંશ્ચલિ. એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગ અમને ગમે છે, અને અમારા મનમાં શ્વેતદ્વીપ બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે શ્વેતદ્વીપને વિશે તથા બદ્રિકાશ્રમને વિશે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારું લાગે, પણ બીજા લોકમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણા અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે, તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે, અને એ ત્રણેય અવતાર કરતાં કોટી ઘણો શ્રીકૃષ્ણને વિશે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતાં આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે, અને એમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો. અને બીજા જે મચ્છ કચ્છાદિક ભગવાનના અવતાર છે તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત ને અનંત છે, અને તે તેજના સમૂહના મધ્યભાગને વિશે એક મોટું સિંહાસન છે, ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે, ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટિ મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ, અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે તેણે કરીને જ્યારે એ સભાએ સહિત તે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે. અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી, અને ભગવાનની મૂર્તિના દર્શન કરીને જ અતિ સુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે, અને એ ભગવાનને વિશે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારું અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિશે જેવું હેત હોય, તથા કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું હેત હોય તેને દેખીને એમ થાય છે જે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈકને પુત્રમાં ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય છે જે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલાવીએ, અથવા અમે પંડે એની પાસે જઈએ અને જાણીએ જે એ બહુ ઠીક કરે છે. અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જેમાં કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઈર્ષા દંભ કપટ ઇત્યાદિક દોષ ન હોય, ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા ઉઠાની સુવાણ થાય છે. અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની પાસે સુવાણ થાય નહીં, તેની તો ઉપેક્ષા રહે છે. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો, અને હવે તો ક્રોધ માન ઈર્ષા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાં જે કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે, અને જેમાં ક્રોધ માન ઈર્ષા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછો પડી જતા દેખાય છે, માટે ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તે માન તે શું, તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તેને વિશે તો અમારે રુચિ નથી, તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે, તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે, તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ભક્તિ છે, તથા શુકજીના જેવો તથા જડભરતજીના જેવો તો અમારે વૈરાગ્ય છે અને આત્મનિષ્ઠા છે, એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને, તથા અમે માયના જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુઓ તો જે બુદ્ધિવાન હોય તેના જાણ્યામાં આવે છે, એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરીને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ઇતિ વચનામૃતમ લોયાનું 14મું વચનામૃતમ જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું જીવરાજ ભગત, સુરેશ ભગત લોયાનું આ 14મું વચનામૃત નંદ સંતોએ નામાભિધાન કર્યું છે રુચિનું ને અભિપ્રાયનું. દરેક વ્યક્તિની અલગ અલગ વિભિન્ન પ્રકારની રુચિઓ હોવાની. રુચિ કોને કહેવાય? પર્સનલ ઇન્ટરનલ પોતાની ચોઈસ, પણ ઇન્ટરનલ એમ. સત્સંગની ભાષામાં એને રુચિ કહેવાય, જગતની ભાષામાં એને થોડુંક જુદું કહે. સારી બાબત પોતાની અંદરની વ્યક્તિગત પર્સનલ ચોઈસ હોય તો એને રુચિ કહેવાય, પસંદગી કહેવાય. પણ આધ્યાત્મિક માર્ગની અને સાથે પર્સનલ પણ હોય. દરેક વ્યક્તિની પસંદગી અને રુચિ જુદી જુદી હોવાની, પણ ભગવાનને માર્ગે જે આગળ ચાલનારા જે સાધક છે, ભક્ત છે, એમણે કેવી રુચિ રાખવી જોઈએ? મોક્ષ માર્ગમાં, કલ્યાણના માર્ગમાં, મુક્તિના માર્ગમાં કેવા પ્રકારની પર્સનલ રુચિ પોતે રાખવી, એમાં મહારાજે આ વચનામૃતની કૃપા વાક્યથી શરૂઆત કરી. કોઈએ પ્રશ્ન પૂછ્યો નથી, પણ મહારાજે જ કીધું છે શરૂઆત, કે લ્યો અમે કહીએ. મહારાજે એવું કીધું કે પૂર્વે જે જે આચાર્યો થયા એની જુદા જુદા પ્રકારની રુચિ જણાય છે, પૃથક પૃથક. શંકરાચાર્યજી મહારાજ છે તો એને અદ્વૈત મત પ્રધાન છે. રામાનુજ સ્વામી છે, રામાનુજાચાર્યજી જીવ ઈશ્વર માયા એમાંય ખાસ કરીને પરમ તત્વને મુખ્યપણે માને છે. સાકાર ભગવાનની ઉપાસના ભક્તિમાં માને છે. વલ્ભાચાર્યજી મહારાજ છે તો એમને વિશેષ કરીને ભક્તિ પ્રધાન છે રુચિ. મહારાજ કે પ્રસંગે કરીને અન્ય વાતો તો લખી છે, પણ એમના વિચારો અને લેખન ગ્રંથોમાં જોતા એવું જણાય છે કે આખરે તો દરેક આચાર્ય છે એ પણ પોતપોતાની રુચિ પ્રમાણે એનું અર્થઘટન કર્યું હોય, એને અનુસર્યા હોય એવું જણાય છે. તો પૂર્વેના જે આચાર્યો થયા એમણે જીવાત્માના મોક્ષ માટે, કલ્યાણને માટે, લોક સંગ્રહ માટે, લોકહિત માટે આ બધા ગ્રંથો કર્યા, શાસ્ત્રો લખ્યા, પોતાના મત પ્રમાણે સંપ્રદાયની સ્થાપનાઓ કરી અને એ પોતાના મત અને સિદ્ધાંત પ્રમાણે, માન્યતા પ્રમાણે એનું પ્રવર્તન કર્યું અને એ માર્ગે લાખો જીવો ચાલ્યા. એ બધા તો પૂર્વે થયા, છતાંય એમણે જે વિચાર આપ્યા, જે શાસ્ત્રો આપ્યા, જેનું વિવેચન કર્યું, નિરૂપણ કર્યું, એમાંથી એની રુચિ અને અભિપ્રાય તો જણાઈ આવે છે. તો મહારાજ કે તમે તો અમારી હયાતમાં હાજર છો, અમારી વાત, અમારા વિચારો, અમારા અભિપ્રાયો એ તમે સાંભળ્યા છે, તો તમને અમારી રુચિને અભિપ્રાય શું જણાય છે એ તમે કહો. મહારાજની સાથે રહેનારા સંતો હતા, હરિભક્તો હતા, છતાંય શું થયું? બે વસ્તુ છે, કે આપણે ભગવાનનું જાણીએ કે હે, એક આમાં બહુ સૂચક પ્રેરક બોધ રહેલો છે. કોઈ ભગવાન કે ભગવાનના એવા સત્પુરુષ છે કે ભગવાનના ભક્ત છે એની સાથે રહેવું એ એક વાત જુદી છે, અને આ દ્રષ્ટિકોણથી એમને જોવા, જાણવા, ઓળખવા અને હારે રહેવું એ વાત જુદી છે. સાથે રહેનારા તો ઘણાય હોય, પણ આવું એનું સૂક્ષ્મ જીવન દર્શન જોઈને, ઓળખીને એવો વિચાર કે એવો અભિગમ ઊંડાણથી જોનારા કેટલા? બહુ આપણે સાંભળ્યું હોય તો કે આ ભગવાનના બહુ સારા સાધુ છે, મોટા છે, ધર્મ નિયમવાળા છે, તો આપણી આઈડેન્ટિટી કેટલી હોય એમની? હે, પણ ક્યારેય ઊંડાણથી એમણે પોતાના જીવમાં કેવા ઠરાવ કર્યા છે, કેવી એની રુચિ પહેલેથી રાખી છે, ભગવાન રાજી થાય એના માટે પોતાના જીવનમાં એણે કેવા દ્રઢાવ કર્યા છે, એ કોઈ દી આપણે જાણવાની કે જોવાની તકલીફ લઈ કે લીધી હોય? યથાર્થ ભગવાનના સંત અને ભક્તની ઓળખાણ નથી થતી. ઘણી વખત આવું એક મહત્વનું કનેક્શન કે પ્રોસેસ હોય ને બાકી રહી જતી હોય. મહારાજની સાથે રહેનારા હતા, છતાંય પોતાની રૂચિનો અભિપ્રાય કોને કહેવો પડ્યો? કારણ કે આ દ્રષ્ટિકોણથી ક્યારેય પણ વિચાર્યું ન હોય, એમના વ્યક્તિત્વને જાણ્યું ન હોય, જોયું ન હોય ઊંડાણપૂર્વક. પણ જો એ વિચાર કે એ દ્રષ્ટિ રાખ્યા હોય તો જરૂર એને પકડાય. ઘરમાં બહુ નજીક તમે રહેતા હો તો દરેકને કંઈક કંઈક બાબતની એલર્જી હોય, કંઈક કંઈક બાબતની ચોઈસ હોય કે ન હોય. એમાંય તમારે સંસાર જીવનમાં તો મોટા ભાગે ખાવા પીવાની, રહેવાની, પહેરવાની, રૂચિને ઓળખાણ કરવાની હોય ને તો ક્યાં પ્રકારની હોય? હે, ભીંડાનું શાક બહુ ભાવે છે તો બે ત્રણ દિવસે તમારે કેવું પડે? પછી મરચાં ભજીયા કરજો. ધનજી ભગત, તો શું થાય? ખબર પડી ગઈ હોય કે આવું એને ગમે છે તો આવું નથી ગમતું. હા, તો તરત જ એની વ્યવસ્થા થઈ જાય. નથી ગમતું એ પણ ખબર હોય અને શું એને ગમે છે એવી પણ ખબર હોય, એટલે તુરંત જે ગમતું હોય એ થાય કીધા વગર. નહીતર એકાબીજા એવું કીધું હોય કે તમે મારી રુચિ જોજો, જાણજો ને અભિપ્રાય આપજો અને તમારો હું આપે. સહજ જ્યાં હેતપ્રીતના સંબંધો હોય ને, એ પછી આધ્યાત્મિક હોય કે લૌકિક હોય, ત્યાં એના ગણ ગમા અણગમાનું, સારા નરસાનું સહજ રીતે જ્ઞાન એને પકડાઈ જાય છે. ભગવાનના માર્ગે આગળ વધવા માટે ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ છે, ભગવાનના એવા ભક્તો છે, એના જીવના ઠરાવને જાણવા જોઈએ. તો એમાંથી આપણને પણ કંઈક શીખવાનું મળે, આગળ વધવાની પ્રેરણા મળે, બળ મળે. સામાન્ય રીતે જીવન વ્યવહાર રૂપી રુચિ રસ ગમો અણગમો એ તો દરેક વ્યક્તિની દ્રષ્ટિમાં આવે, ખબર પડે. બાહ્ય લૌકિક ક્રિયાકલાપો વ્યવહારમાં એ જોડાયેલું છે ને, થોડો ટાઈમ જો એ પ્રકારનો દ્રષ્ટિકોણ રાખે તો એને ખબર પડી જાય કે અમને આ કલર ગમે છે ને આ નથી ગમતો, આ આઈટમ એને ભાવે છે ને આ નથી ભાવતી, આવા પ્રકારની વાતો એને ગમે છે ને આવા પ્રકારનું એને ગમતું નથી, ખબર પડી જાય કે નહીં? પણ ભગવાનના માર્ગમાં એવી ખબર પડી જાય એવું ન માને. કારણ કે ભગવાનના સત્પુરુષ છે, એક તો લોક સમાજની હારે પણ અનેક લોકોને એ ભગવાનને માર્ગે વાળવા માટે પ્રવૃત્ત હોય ત્યારે એક પોતાની પર્સનલ લાઈફ છે અને બીજી પબ્લિક લાઈફ છે. પર્સનલ લાઈફની અંદર પોતાના આધ્યાત્મ જીવનના સિદ્ધાંતો પકડેલા હોય, ધારેલા હોય, ઠરાવ કરેલા હોય, અને પબ્લિક લાઈફની અંદર તો એમને લોકહિત માટે, જાજાના ભલા માટે ભગવાનને માર્ગે ચાલે એના માટે એ બધું જ પ્રવૃત્ત થાય, ક્રિયાકલાપ બધું કરે. પણ પર્સનલ લાઈફમાં એ આખી જુદી હોય. અને એ પર્સનલ લાઈફને, એ અભિપ્રાય અને રુચિ સિદ્ધાંતને જાણવા માટે જાહેરમાં એ કોઈ વસ્તુ જણાય નહીં. બહુ જે અતિ મુમુક્ષુ હોય, અંદરની ભૂખ સાચી હોય, તો એ સંગ પ્રસંગે એની ઝલક એને પકડાય. અને કા પર્સનલ રીતે લાંબા સમય સુધી હૃદયના વિશુદ્ધ ભાવથી એનું સેવન કરે ત્યારે એને શું ગમે છે, અંતરની શું ભાવના છે, એમની પર્સનલ શું ઈચ્છા છે, એના કેવા ઠરાવ છે, ઇન્ટેન્શન છે, એ ત્યારે ખબર પડે, નહીતર ન ખબર પડે. મહારાજે પોતાની રુચિ અભિપ્રાય અને સિદ્ધાંત બતાવ્યો, એમાં ખાસ કરીને 5-6 પ્રકારના મુદ્દાઓ મહારાજે એટલા બહુ સુસ્પષ્ટ રીતે બતાવ્યા છે કે આપણા જીવને જગાડે, આત્માને ઢંઢોળે, અધ્યાત્મ જીવનની એક અનોખી દ્રષ્ટિ આપે, કેવા પ્રકારની આપણે રુચિ કેળવવી જોઈએ, એકની સાથે એકની રુચિને મેચ કરીએ તો પરસ્પર એકબીજાને હેતપ્રીત થાય ને. એકને ક્યાંક બીજું ગમતું હોય અને બીજાને કંઈક બીજું ગમતું હોય તો ટ્યુનિંગ મળે. એટલા માટે ભગવાન સાથે આપણે સુવાણ કરવી હોય, ભગવાનને ગમીએ એવા થવું હોય, અહીંયા સ્વયં શ્રીજી મહારાજ પોતે પોતાની રુચિ અભિપ્રાય જણાવીને ગોપીઓ કે જડ ભરત કે સુખદેવજીના આદર્શ પાત્રો જે લોક પ્રસિદ્ધ અને પુરાણ પ્રસિદ્ધ કથાઓ છે એના વ્યક્તિત્વની સાથે મૂલવણી લઈ કરી અને એ મોટા કહેવાયા ત્યાગ વૈરાગ્ય ભક્તિ જ્ઞાનમાં, તો એની બેનિફિટ અત્યારે વર્તમાનમાં જે અનુયાયી છે એ મને આપે એવો હશે? કદાપી નહીં, ક્યારેય પણ નહીં. કેવળ એક સામે અનુયાયી વર્ગનું મહારાજના હૃદયમાં હિત અને કલ્યાણ છે એટલે પોતે પોતાની પર્સનલ વાત આવી રીતે જાહેરમાં કરે છે, નહીતર અધ્યાત્મના નાયક અને શાસક તરીકે કોઈ વ્યક્તિ હોય ને ત્યારે પોતાના જ વ્યક્તિત્વની વાત, પોતાના રુચિ અને અભિપ્રાયની આટલી સ્પષ્ટ વાત અને એ પણ પૂર્ણ અધ્યાત્મમૂલક હોય એ જાહેરમાં કહેવીને એ શાસક વ્યક્તિ માટે એક બહુ મોટી ચેલેન્જ હોય. અર્થઘટન લોકો બીજું કરે, માણસની બુદ્ધિ છે, વિચારશીલ પ્રાણી છે, કેનારાની ભાવના અને આશયને સમજ્યા વિના ઘણી વખત અવળું પણ પડે, પણ સામે એવા સમર્પિત, સમજદાર અને પૂર્ણ વિવેકી એવા સંતો હરિભક્તોના સમુદાયમાં મહારાજે પોતાની સ્વતંત્ર રુચિ અને અભિપ્રાય આમાં બતાવ્યા છે. શરૂઆત જ મહારાજે એવી કીધું કે તેમ અમારી વાર્તા ઉપરથી તમને સર્વેને અમારી કેવી રુચિ અને અભિપ્રાય છે જેમ જણાતા હોય તેમ તમે કહો. ઘણી વખત ઘણાને હાથમાં આવ્યું હોય તો એના ઉપરથી નહીં, પૂછવાવાળા હોય ને એને ખબર પડે કે આપણે બદલાવા જેવી છે કે યોગ્ય છે. શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળો અમે કહીએ છીએ. એમ કહીને પછી મહારાજે પોતાની રુચિ અને અભિપ્રાય એવો કીધો, આ એક એક દ્રષ્ટાંત કથાઓના માધ્યમથી મહારાજે જે વાત કરી છે ને એનો અધ્યાત્મ અર્થ, તાત્પર્ય બહુ સમજવા જેવું છે ને અને ઊંડાણ ભરેલું છે. પહેલી વાતમાં મહારાજે એવું કીધું કે ઋષભદેવ ભગવાન પોતે ભગવાન હતા, સિદ્ધિઓ આવી, છતાંય શું કર્યું? સિદ્ધિઓને ગ્રહણ કરી નહીં. ત્યાગીની શિક્ષાને અર્થે સ્વામિનારાયણ ભગવાન સંત વેશમાં ભગવાન તરીકે અવતાર ધારણ કરીને પધાર્યા, સાધુ વેશમાં. જડ ભરત એ પરમહંસના આદર્શ છે, સાધુ માર્ગના અવધૂત પરમહંસ કહેવાય. શિક્ષાપત્રી ભાષ્યમાં બે પ્રકારના પરમહંસોની બહુ વિસ્તારથી વાત કરેલી છે. પરમહંસની રીત શું? પરમહંસ કોને કહેવાય? સમગ્ર ઐશ્વર્ય ગુણ શક્તિ સંપન્ન હોવા છતાંય પોતાના વ્યક્તિત્વ ગુણ શક્તિ ઐશ્વર્ય સામર્થ્યને દાબીને વર્તવું અને લોક પ્રસિદ્ધિમાં ક્યારેય માર્કેટનો વિષય ન બનવા દે, એ અવધૂત પરમહંસની પરંપરા છે. સ્વામિનારાયણ ભગવાને જે એ પરમહંસો તૈયાર કર્યા, અમુક પ્રસિદ્ધ પ્રસંગો જે તે સમયે આલેખાયેલા લખાયા ગ્રંથોમાં એમના ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ વગેરેને પ્રસંગ કથાઓ લખાઈ છે. પણ મહારાજ વખતે તો કેટલા 3000થી વધારે સંતો હતા, તો એક એક સંત એવા હતા ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું લખ્યું કે ભગવાન થઈને પૂજાય એવા હતા. એનામાં ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય ગુણ ન હતા એવું નહીં, પણ મહારાજે એવી રીત જ ચલાવી હતી કે વ્યક્તિગત રીતે કોઈ પરમહંસ ક્યારેય પણ લોક સમાજની દ્રષ્ટિમાં ઉપર ઉઠે નહીં, એ પરમહંસ સાધુનો ધર્મ છે. અને પરમ કર્તવ્ય એ છે કે જીવાત્માને પરમાત્માની ઓળખાણ કરાવી અને જન્મ મરણની સંસ્કૃતિથી એને પાર ઉતારવો, ભગવાન સુધી પહોંચાડવો. એ પરમહંસોની પરંપરામાં સદાયને માટે પોતાના ગુણ ઐશ્વર્ય સામર્થ્યને દાબીને વર્તે. હવે જે પોતાની પર્સનલ લાઈફને આટલી બધી પ્રોટેક્ટ કરીને રાખતા હોય તેની રુચિ અભિપ્રાય સિદ્ધાંતો જાણવા કેટલા ડિફિકલ્ટ થાય. એટલા માટે મહારાજે ઋષભદેવ ભગવાનના જેવી અમારી રુચિ ત્યાગ વૈરાગ્ય. બીજો અધ્યાત્મ અર્થ એવો છે કે જે મોટા હોય, નાયક હોય, શાસક હોય અને એક સિદ્ધ દશાને પામી ગયા હોય, સમર્થ હોય, વિષય કોઈ એમને બાધ કરી શકે એમ ન હોય, એમણે પણ અનુયાયી વર્ગની શિક્ષાને માટે, લોકહિત માટે, લોક શિક્ષાને અર્થે શાસ્ત્રોએ બતાવેલી ધર્મ મર્યાદાઓ સાધનો એનું અનુસરણ કરવું. પોતાને કરવાની જરૂર નથી, પોતે સિદ્ધ દશાને પામી ગયા હોય, વિષયથી પર થઈ ગયા હોય, અલિપ્ત અને અસંગી હોય, છતાંય પણ મહારાજ કે અમારી રુચિ એવી છે કે આવા હોય એમણે પણ લોક સંગ્રહને માટે, લોક શિક્ષાને અર્થે સામાન્ય સાધનો, ધર્મ, સદાચાર, નિયમ, પરંપરા, પ્રણાલિકા એનું પાલન કરવું. ગીતામાં લોક સંગ્રહ માટેના વિધાનો અને એનું પ્રતિપાદન બહુ વિસ્તારથી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવેતર જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. આ બધા જ જે વિધાનો છે એ શું બતાવે છે? બ્રાહ્મી સ્થિતિને પામી ગયેલા હોય, દેહાતીત દશામાં વર્તતા હોય તો એમણે પણ સામાન્ય શાસ્ત્રની અંદર બતાવેલા લોકધર્મ સદાચાર ધર્મ એનું અનુસરણ કરવું. કેના માટે? કારણ કે સામાન્ય સાધન દશામાં રહેલા અનુયાયી આનુષંગિક વર્ગ હોય એ બધાએ જોવે કોને? આચરણને, ને એ પાસે બાહ્ય આચરણને, આંતર સ્થિતિને નહીં. એ સ્થિતિ તો ક્યારે પમાય? પોતે એવો થાય ત્યારે. એવા થયા ન હોય એટલે એની નજરમાં પેલું કયું આવે? એટલે એ જ આવે એમ. શંકરાચાર્યજીનું દ્રષ્ટાંત આપે છે ને, પત્તર ફેલાયો નો, દારૂની દુકાન હતી, તો ઓલા એ બાટલી રેડી પી ગયા, પણ એને ચડી નહીં, જોવાવાળા હતા ને એને ચડી, શિષ્યોને. કે આ ગુરુ કરે એટલે આપણે તો કરાય. શંકરાચાર્યજીને થયું કે બહુ કરી, ભિક્ષાવૃત્તિ કરવાની પ્રથા બીજે દિવસે લુહારની પેલી કોટ ભઠ્ઠી હતી ને ત્યાં ગયા, અને પાત્ર ફેલાવ્યું કે દે આમાં, શિશુ ઉકળતું હતું. એટલે ભાઈ અહીંયા તમને કહે, અરે જે વહી દે ને, તો ઉકળતું હતું એ ભરીને એક પાત્રમાં નાખ્યું તો એ પી ગયા. તો ઓલા શિષ્યને કીધું કે આવો, ઓયલું પીધું તો આ પણ કેમ થાય? જ્યાં સુધી એવી સ્થિતિએ ન પહોંચ્યા હોય ત્યાં સુધી એનું માપ સામાન્ય સાધક કે વ્યક્તિ ક્યારે કાઢી ન શકે. એટલે સાધન દશામાં હંમેશા લોકો એ બાહ્ય આચાર ક્રિયાકલાપ સદાચાર એને જોતા હોય છે. એટલે એવું કીધું કે સિદ્ધ દશાને પામેલા ત્યાગી સિદ્ધો હોય એમણે પણ લોકધર્મનું અનુસરણ કરવું લોક શિક્ષાર્થે. જો એ ન કરે તો કંઈક અંશે એ પરંપરામાં જો કંઈક ક્ષતિ સર્જાય, પાછળના લોકો જો આ બધું ન અનુસરે તો નીચેની પરંપરામાં જે એક લિંક તૂટી, અનાચારની પ્રવૃત્તિ થઈ, તો એમાં નિમિત્ત કોણ બન્યા? એટલે એટલા ટકા એમાં પણ પાપના ભાગીદારી, એવું કીધું છે મહારાજ. કે લોક શિક્ષાને અર્થે ઋષભદેવ ભગવાને સિદ્ધિઓ આવી તો પણ પ્રાપ્ત થઈ તો પણ ન ગ્રહણ કરી, ત્યાગીઓને પોતાના જીવનમાં ઉપદેશ સેવા દેવા સારો. એ અનુસંધાનમાં ભાગવતનો શ્લોક લખ્યો, ન કુર્યાત કરિચિત સખ્યમ મનસી અને વિસ્થિતે, પોતાના મનનો વિશ્વાસ ન કરે એવો ત્યાગ અમને ગમે. બીજો શ્લોક બોલ્યા, નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનો એ રહ્યા. સિદ્ધ થયેલા યોગીઓએ પણ અસ્થિર એવા મનનો ક્યારેય પણ વિશ્વાસ ન કરવો. તેમનો વિશ્વાસ કરવાથી લાંબા સમયથી સંચિત કરેલા શિવજીના તપનો પણ ક્ષય થઈ ગયો, નાશ થઈ ગયો. કારણ કે માણસનું મન છે ને એ વિષય વાસનાથી ખરડાયેલું છે, અને પોતાના મનમાંથી ઉઠતું જે કાંઈ હોય ને એમાં ગંધ તો કેની બેસી ગઈ હોય. વિષયની, જન્મો જન્મની વાસનાની, કારણ શરીરના સંસ્કારની, હેલોજન હોય પણ ઉપર એને કાગળ તમે લાલ કલરનો લગાડો તો પછી જે પ્રકાશ આવે એ કેનો આવે? લીલો લગાડ્યો હોય તો. હકીકતમાં લાઈટ કેવી છે? એમ માણસના મન અને બુદ્ધિ ઉપર જ્યારે અહમ અને આસક્તિના લેયર અને પડ જ્યારે લાગી જાય ને, લાગેલા હોય ને, એટલે એમાંથી જે કાંઈ ઉઠે આવે એ બધું કેવું આવે? એનાથી આવરીત હોય. ભગવાનના એવા એકાંતિક પરમ ભાગવત મહાપુરુષ છે કે જેણે પોતાની અહમ ગ્રંથિને ઓગાળી નાખી છે, મમત્વ ગ્રંથિ જેની વિસર્જન પામી ગઈ છે, દેહ અને વિષય આસક્તિથી જે સદાયને માટે અલિપ્ત અને અસંગી થઈ ગયા છે, અંતરના આગ્રહજના છૂટી ગયા છે, એવા ભગવાનના એકાંતિક સત્પુરુષની ચેતના અને ભગવાનની ચેતના વિભિન્ન જુદી નથી, એની એક છે. કારણ કે શું પ્રક્રિયા થઈ? પેલું કાગળનું આવરણ હતું એ નીકળી ગયું. એટલે એમના હૃદયમાંથી જે નીકળે એ કોના હૃદયનું? ભગવાનના. એટલે એવું કીધું કે એ બોલે તે ભેળો હું બોલું, એ જોવે તે ભેળો હું. કારણ કે એની દ્રષ્ટિમાં આ જગતના રંગ રાગના પડળ કોઈ નથી. ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ છે એની ભગવાન સાથે ચેતના એક થયેલી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે ભગવાનના સત્પુરુષ જે રીતે કહે એમ કરવું એ બ્રહ્મરૂપનું વર્તન છે. બ્રહ્મરૂપથી કમસે કમ માયા મન અને બુદ્ધિમાં આવરિત છે અને એ વિચાર દ્વારા ક્રિયામાં ક્રિયાન્વિત કરે છે તો એની ચેનલ તોડે અને સત્પુરુષ કે ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરે તો એ બ્રહ્મરૂપ છે. તો એની આજ્ઞાથી કરે એ પણ. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે પોતાની જાણે મંદિર આખાનું એકલો તો એ કેવો કીધો? કારણ કે એમાંથી જે આ પરિણામ જોઈએ છે આવરણ તોડવાનું એ એમાંથી ન મળે. મનનું ધાર્યું કરે એ કનિષ્ઠ અને કહે કહે એટલું કરે એ શ્રેષ્ઠ. માણસનું મન છે એ વિષય અને વાસનાથી આવૃત છે એટલે ક્યારેય પણ ઋષભદેવ ભગવાનની કથાના માધ્યમથી મહારાજ એમ કહે છે કે આવી રીતે મનનો વિશ્વાસ ન કરે ને એવો ત્યાગ અમને બહુ ગમે છે. મારું મન ક્યારેય દૂષિત ન થાય, મને ક્યારેય વાંધો ન આવે એવું જે માને છે ને એના જેવો મોટો કોઈ વાંધો નથી. મહારાજને કહેવાનું એ છે હું જે વિચારું છું, હું જે માનું છું, મેં જે નક્કી કર્યું છે એ સારું જ હોય, એમ જ થવાનું હોય તો એ ન થવાનું જ હોય થાય. પોતાના મનનો વિશ્વાસ ન કરે. મહારાજ કે એવો ત્યાગ અમને ગમે છે. જે યોગી મનનો વિશ્વાસ કરે છે કે મારું મન કલ્યાણકારી છે, મને કોઈ પણ પ્રકારના વિષય હવે લોપી શકે નથી એમ નથી, એવા યોગીના હૃદયમાં મન કામાદિક શત્રુને હૃદયમાં આમંત્રણ આપવાનું કામ કરે છે અને એના બીજ રોપે છે. અને કામાદિક શત્રુઓનો આવિર્ભાવ થાય એટલે બીજા અન્ય શત્રુ અંતઃશત્રુ એ વિના આમંત્રણે નિવાસ કરીને રહે. મહારાજે એટલે બહુ સીધી સાદી અધ્યાત્મ સાધના એ બતાવી કે શાસ્ત્રો અને સત્પુરુષના અનુશાસનમાં રહેવું. પોતાને કાંઈ ખબર ન પડતી હોય ને તો આટલી ખબર જેને પડે ને એને બધી ખબર પડી ગઈ, અને બાકી બધી પડતી હોય તો એને પછાડવાનું કામ કરે, તારવાનું કામ ન કરે, એને મારવાનું કામ કરે. એટલે તો શિવજીના દ્રષ્ટાંતે કરીને વાત કરી કે એક જ વખત જો પોતાના મનનો વિશ્વાસ કર્યો, યુગોથી સંચિત કરેલા તપનું ફળ મળવાને બદલે એ તપ શ્રવી ગયું. મહારાજે દૃષ્ટાંત આપ્યું કે જેમ વ્યભિચારીણી સ્ત્રી હોય અને એનો જો પતિ એનો બહુ વિશ્વાસ રાખે તો ઓલી સ્ત્રી છે એ જાર પુરુષ દ્વારા પતિને મરવી નાખે, એમ મહારાજ કહે જો વધુ પડતો કે કોઈ પણ વ્યક્તિ પોતાના મનનો વિશ્વાસ રાખે ને તો એ પોતાનું મન જ પોતાને મરવી નાખવાનું કામ કરે છે. પોતાનું મન ભવિષ્યમાં વિકૃત નહીં થાય એવો જે ભરોસો એ બહુ ભગવાનના માર્ગમાં નુકસાનનું કારણ બને છે. એટલા માટે માનસિક રીતે સદાયને માટે સજાગ રહેવું. ગુરુ મહારાજ એમ કે જાગતો રે, સજાગ હોય અને સજા નહીં. જો થોડીક ભરની ગાફલાય બહુ મોટી નુકસાનીનું કારણ બને. આવી જે આંતર સજાગના સજાગતા અને પોતાના મનનો વિશ્વાસ ન કરવો એ રૂપ જે માનસિક વલણ, એ અમને એક તો બહુ ગમે છે અને આવા પ્રકારનું હૃદય જેનું હોય કે હું મારા મનનો વિશ્વાસ ન કરું એવો જે વિચાર અને વલણ છે ને એ જ પોતે સાધક વિશુદ્ધ હૃદયનો છે ને એ એની માપપટ્ટી છે, નિશાની છે. બાકી મનનો ભરોસો કરીને વિષયના કીડા બને એમાં જ પાછા ગુલતાન બને ફસાય તો એ તો ઈરાદાપૂર્વક કરેલા આયોજન હોય તો એ તો પોતાના આંતરજીવનની મલિનતાને પ્રોત્સાહનની પ્રવૃત્તિ કહેવાય. મહારાજ કે એવી કોઈ અમારી રુચિ કે અભિપ્રાય નથી. એટલે પહેલો મહારાજ કે મનનો વિશ્વાસ ન ગમે કરે એવો અમને ત્યાગ ગમે છે, વૈરાગ્ય ગમે છે. મનનો વિશ્વાસ કરવો એ પતનનું કારણ છે. કામાદિક વિકારોથી ભરેલું માણસનું મન હોય છે, ઇન્દ્રિયો અંતઃકરણ નિત્ય વિષય પ્રત્યેની અભિરુચિવાળા હોય છે અને આ બંને મન અને ઇન્દ્રિયો એ મોક્ષ માર્ગમાં પતનનું કારણ સહજ રીતે નક્કી કરતા હોય છે. એટલા માટે ક્યારેય પણ મન ઇન્દ્રિયોનો વિશ્વાસ ન કરવો. બીજું મહારાજે એવું કીધું કે શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ જેવા અમને ગમે છે એવા બીજા ધામ નથી ગમતા. એવું શું કામ? ત્યાં શિયાળો ઉનાળો ચોમાસું એવું કંઈ હતી હશે જ નહીં. એટલે બીજા લોક કરતા મહારાજ કે અમને આ બે વધારે ગમે છે. શું કામ? બીજા ધામની અંદર વૈકુંઠાધિક ધામમાં ભોગ છે પણ દિવ્ય ભોગ છે. દુનિયાના નાશવંત ભોગ એટલું નહીં પણ ધામના દિવ્ય ભોગમાં પણ અમને રુચિ નથી. અમારી રુચિને અભિપ્રાય એવો છે કે ભગવાનના ધામની અંદર એમાંય ખાસ કરીને શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમમાં ભગવાનનું ભજન કરવાની અને તપ કરવાની સાનુકૂળતા વધારે છે અને બીજા લોક અને ધામની અંદર દિવ્ય ભોગ હોવા છતાંય એની અમે પસંદગી કરતા નથી. દિવ્ય ભોગ કરતાંય તપ અને ભગવાનની આરાધના કરવીને એમાં અમારી વિશેષ રુચિ છે. બધા ઊંડાણ ભરેલા અર્થ છે કે નહીં? સહજ રીતે મહારાજનો અભિપ્રાય એવો છે કે ભોગમાં તપને પ્રોત્સાહન મળતું નથી ક્યારેય પણ. એ દિવ્ય હોય તોય ભલે અને લૌકિક હોય તોય ભલે, એટલે અમારી રુચિ એવી છે, એટલું નહીં ઉલટા ભોગો દિવ્ય તપમાં વિક્ષેપનું કારણ બને છે. એટલા માટે શ્રીજી મહારાજ એવું કીધું કે શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમમાં જઈને નિરન્ન થકા તપ કરવું એ અમને ગમે છે. દિવ્ય ધામમાં જઈને ભોગ ભોગવવા ને અમારા મનમાં એ ગમતા નથી અને એની અમને રુચિ પણ નથી. આ જ અનુસંધાનમાં ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં એવું લખ્યું છે કે શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ, અક્ષરધામ અને આ લોકમાં મોટા એકાંતિક સંત, ત્યાં વિષય નથી, બાકી બધે તો વિષયનો આદર છે. અને આ ચાર જગ્યાએ ભગવાનની કથા છે, બીજે ક્યાંય એ નથી. એટલે સ્વામીને કહેવાનો ભાવાર્થ એ છે કે તપ અને ભજન એ અક્ષરધામમાં કરવા માટે સર્વ કરતાં શ્રેષ્ઠ છે. આ લોકમાં એવા ભગવાનના સત્પુરુષ પાસે આ અનુસંધાને મહારાજને કહેવાનો અભિપ્રાય એવો છે કે દિવ્ય ભોગ પણ ત્યાગ કરવાની અમારી રુચિ છે. વિષય જોરાવરીય કરીને આવે તો મહારાજ કે અમે પગે કરીને ઠેલી દઈએ. કોઈએ સારી વસ્તુ પદાર્થ આપ્યા હોય તો ને મહારાજ કે અમે બીજા કોઈને આપી દઈએ ત્યારે અમને નિરાંત થાય. હવે જેને દિવ્ય ભોગમાં રસ ન હોય એને આ લોકનું આવીને વળગે તો કેવું લાગે? હે, આપણને મજા આવે પણ એ મહારાજને તો એવું લાગતું હોય છે કે ઓલું કપડામાં ડાભોળિયું વાગતું હોય તો કેવું એ હણકે. મહારાજ કે નિરાશ થાય એટલે એનો અર્થ શું? કોઈ વસ્તુ આપણે ખૂંચતી હોય અને એ ત્યાંથી દૂર કરીએ તો પછી નિરાશ થાય. એમ મહારાજ કે આવા કોઈ સારા જે લોકના વસ્તુ પદાર્થ વિષય કહેવાતા હોય એ અમને મળે ને તો એને અમે દૂર કરીએ ને ત્યારે અમને નિરાશ થાય છે. આવી મહારાજની રુચિ અને દિવ્ય સિદ્ધાંત એ જ પોતાના અનુયાયી શિષ્ય આશ્રિત વર્ગને નિર્વાસનિક કરવામાં બહુ મોટું કામ કરે છે. કારણ કે આ બધા અધ્યાત્મના મૂલ્યો છે ને એ તો ઉપરની પરંપરામાંથી જે આવતા હોય ને એ પ્રમાણે જ નીચે આવે. ગુરુ મહારાજ કહે છે ને, કૂવામાં હોય એવું અને પાછું એટલું અવેડામાં આવે. એમ ઉપરની પરંપરામાં મહારાજની આ બધી રુચિ અભિપ્રાય એક યા બીજી રીતે વાતમાં, ચરિત્રોમાં, પ્રસંગોમાં, જેમ મહારાજે દ્રષ્ટાંત આપ્યું ને કે સોયની પાછળ જેમ દોરો સુસરો ચાલ્યો આવે, એમ અમારો રુચિ ને અભિપ્રાય શું તમને જણાય આવે છે કહો. પછી સ્વયં શ્રીજી મહારાજ પોતે જ એમનું કીધું. એટલા માટે મહારાજ એવું કીધું કે આ માર્ગની અંદર સદાયને માટે ભગવાનના ભક્તએ આવું પણ એક અનુસંધાન રાખવું જોઈએ કે મહારાજને શું ગમે છે, કેવું ગમે છે, એમની રુચિ કેવી છે. ત્યાર પછી મહારાજ એવું કીધું કે અમને સાકાર ભગવાનની ઉપાસના ભક્તિ કરવી ગમે છે પણ નિરાકારમાં અમને ક્યારેય પ્રીતિ નથી. તેજનું દર્શન ધામમાં થાય તો તેજમાં અમને રુચિ જણાતી નથી પણ ભગવાનની મૂર્તિ અને મુક્તોનું દર્શન થાય એટલે સાકારપણે ભગવાનની ઉપાસના ભક્તિ કરવી, ભગવાનને નિરાકાર ક્યારેય માનવા નહીં અને ભગવાનની સાકારપણે ઉપાસના સ્વામી સેવક ભાવે કરવી, એવી અમારી રુચિ ને અભિપ્રાય છે. એ અનુસંધાનમાં મહારાજે વિશેષ કરીને અવતાર અવતારીપણાનો ભેદ પણ એમાં બતાવ્યો. બધા જ અવતારો ભગવાન નારાયણના છે, છતાંય મહારાજ કે ઋષભદેવને વિશે અમને બહુ ગમે છે કારણ કે ઋષભદેવ ભગવાને લોક સંગ્રહ માટે અને સાથે સિદ્ધ દશાને પામેલા ત્યાગી સાધુની શિક્ષાને અર્થે શાસ્ત્રમાં કહેલી અદલ રીતનું અનુસરણ કર્યું અને ક્યારેય પણ પોતાના મનનો વિશ્વાસ ન કર્યો, ભોગનો ગ્રહણ ન કર્યો. એટલા માટે ઋષભદેવ ભગવાન એ અમને ગમે છે. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે ઋષભદેવ ભગવાને 100 જીવનું કલ્યાણ કર્યું. 100 જીવનું કલ્યાણ દિવ્ય ઉપદેશ પોતાના પુત્રોને જ આપીને જગતમાંથી એને વિરક્ત કર્યા, ભગવાનને માર્ગે જોડ્યા. કપિલ ભગવાને માતા દેવહૂતિને કપિલ ગીતાનું શ્રવણ કરાવી અને કપિલ ભગવાને માતા એકનું કલ્યાણ કર્યું. આ સાધુ કહે કે અમે દેવી જીવનું કલ્યાણ કરીશું, આસુરી જીવનું તો મહારાજ કરી શકે? આ દ્રષ્ટિકોણથીને એક જરૂર નક્કી કરી શકાય કે મહારાજ આ બધા જ દ્રષ્ટાંતો જે વ્યાસ ભગવાને અવતારની ગણતરીમાં કર્યા છે, બધા અવતારોની મૂલવણી કરીને છે. વિશેષ કરીને મહારાજે એવું કીધું કે શ્રીકૃષ્ણ ભગવાને એ તો અતિ મોટો અવતાર જણાય છે, કારણ કે શ્રીકૃષ્ણ ભગવાન પાસે જે કોઈ ભાવથી કોઈ પણ આત્મા એવા તો એનો એ ભગવાને ઉદ્ધાર કર્યો. જાજા જીવનું કલ્યાણ કરવાપણું એ અવતાર અને અવતારીની ન્યૂનતા કે અધિકતાનું કારણ બતાવ્યું છે. જે અવતારે જાજા જીવનું શ્રેય કર્યું હોય, કલ્યાણ કર્યું હોય, એ એટલો મોટો અવતાર વ્યાસ ભગવાને એના ઉપર અવતાર અવતારીના ભેદનું નિરૂપણ કર્યું છે. મહારાજ એ જ વાતને એવું કહે છે. આ દ્રષ્ટિએ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તરીકે આપણે જોઈએ તો મહારાજે કેટલા જીવનું કલ્યાણ કર્યું? કરોડો નહીં, અબજો નહીં, અનંત જીવોનું મહારાજે કલ્યાણ કર્યું. પણ મહારાજને જે કોઈ અવતારમાં પણ પ્રીતિ થાય છે તો એ પ્રીતિનું માપદંડ કયું? કે આને અમે વિશેષ માનીએ છીએ, પ્રીતિ છે આ અવતારને વિશે. જાજાની કલ્યાણકારી તત્વતા કેમાં છે, કયા અવતારમાં, એ વધારે અમને ગમે છે. હજી એથી આગળ જુઓ, વિચાર કરીએ તો શ્રીજી મહારાજની વાતમાં, એમના ક્રિયાકલાપમાં, એમના ઉપદેશ અને બોધમાં કે સાધુ સંતો હરિભક્તોને જે સેવા પ્રવૃત્તિમાં જોડ્યા તો એમાં વધારે પડતા કેમાં મહારાજે એને જોડ્યા, ક્યાં સેવામાં જોડ્યા? મહારાજ કે પાંચ જીવને વર્તમાન ધરાવ્યા વિના અંજળ લેવું નહીં. ગામડે ગામડે ને દેશ દેશમાં તમે ફરો, વિચરણ કરો અને અમારી ઓળખાણ કરાવો. અવતાર અવતારીના ભેદની સાથે ભગવાનને ક્યાંમાં, ક્યાં અવતારમાં રૂચિ છે અને ક્યાં અવતાર કાર્યમાં રૂચિ છે એનું પણ મહારાજ પોતે પોતાનો અભિપ્રાય અને રૂચિ બતાવે છે કે અમને આવું ગમે છે. જાજા જીવને અમારી ઓળખાણ થાય, અમારે શરણે આવે, અમારી એને ઓળખાણ થાય, એવું જે કરે એ અમને અતિ પ્રિય છે અને અમને અતિ ગમે છે, એ અમારી રુચિ છે, એ અમારો સિદ્ધાંત છે. અને એવા અવતાર જે થયા એણે પણ આ જે કર્યું ને વિશેષ, એ અમને વિશેષ પ્રીતિ છે એને વિશે, એને અમે શ્રેષ્ઠ માનીએ છીએ. કલ્યાણ એક તાનતા અને હેય પ્રત્યેની ભટતા એ ભગવાનના બે સ્વતંત્ર ગુણ છે. એના આધારે ભગવાનની ભગવત્તા એનું માપ નીકળે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને તો અનંત જીવોને માયાથી પર કર્યા અને અક્ષરધામના અધિકારી બનાવ્યા, તો એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એ બીજા અવતારોની તોલે તો આવી શકે એમ નથી. પણ એ ભગવાનને જે સિદ્ધાંત અને રુચિ હતી એવું કોઈ ભગવાનના ભક્ત કે સંત કરે ને તો ભગવાન એમ કહે કે મારા માટે એ અવતારોની તોલે પ્રીતિવાન છે, રાજીપાનું પાત્ર છે, અમને એ બહુ ગમે છે. શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલનું કાર્ય કર્યું એ શા માટે? સ્વામી એમ કહેતા કે આ કોઈ વાડો મેં જુદો કર્યો નથી. જે સ્વામિનારાયણ ભગવાન પોતાના સ્વરૂપની ઉપાસના ભક્તિ ઓળખાણ કરાવવા માટે આ અવનિ ઉપર અવતાર ધારણ કરીને પધાર્યા અને આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી, એના મૂલ્યોને જાળવવા માટે સમયને અનુરૂપ ક્રિયાકલાપના સ્વીકાર કરીને ભારતની ભાવિ પેઢીને સંસ્કાર, યોગ્ય શિક્ષણ અને સાથે એને ભગવાનની ઓળખાણ થાય, શરણાગતિ સ્વીકારે, એમની ઉપાસના ભક્તિ કરી આ લોકમાં પણ એ સુખી થાય. સ્વામી એમ કહેતા કે મર્યા પછી એ ભગવાનના ધામને પામે ને, એના માટેનો મારો આ દાખલો છે. અને એ કરવા માટે એમણે જે સહન કર્યું એ પણ ભગવાનની ભક્તિ, એટલે તો ભગવાન રાજી થઈ દર્શન દઈને એમ કહેતા કે કરી રાખો હું તમારી હારે છું. કારણ કે સ્વામિનારાયણ ભગવાનની એ રુચિ છે, એનો સિદ્ધાંત છે, એમનો એ અભિપ્રાય છે કે જાજા જીવને અમારી ઓળખાણ થાય એવું કરવું એ અમને બહુ ગમે છે ને એ અમારી રુચિ છે. સાકાર ભગવાનની ઉપાસના ભક્તિ પ્રવર્તાવવી એ અમારી રુચિ અને અભિપ્રાય છે. નિરાકારમાં ક્યારેય અમને પ્રીતિ નથી. પોતાના મનનો વિશ્વાસ ન કરે એવો અમને ત્યાગ ગમે છે. ઋષભદેવ ભગવાનના જેવો વૈરાગ્ય, જડ ભરતના જેવી આત્મનિષ્ઠા, કે ક્યારેય પણ દેહ ભાવને કેન્દ્ર સ્થાને રાખીને કોઈ પણ વિચાર કે કર્મ કરવું જ નહીં. આત્મા રામસ્ચ મુનિયો, સ્વયં ભગવાન હતા છતાં પણ એ વખતે કેટલા અપમાન કરે, ગોબર અને ગારો ઉડાડે, ગાળો દે, અને છતાંય પણ જાણે કંઈ થયું જ નથી. મહારાજ કહે જડ ભરતના જેવો વૈરાગ્ય છે, સુખદેવજીના જેવી આત્મનિષ્ઠા છે, ગોપીઓના જેવી પ્રીતિ, ગોપીઓના જેવી પ્રીતિ શું કામ કીધી? સામાન્ય રીતે પ્રીતિ ભગવાનમાં તો બધાને હોય છે, પણ ગોપીઓની હતી ને એક્સ્ટ્રા ઓર્ડિનરી હતી. ભક્તિના આચાર્ય ઘણા બધા થયા, પરાશર, શાંડિલ્યજી, નારદજી, આ બધા આચાર્યોએ પણ ભક્તિ સૂત્રો લખ્યા છે, એની ઉપર ભાષ્યો લખ્યા છે. પણ આદર્શ ભક્તિના દ્રષ્ટાંત તરીકે ગોપીઓને વ્યાસ ભગવાનથી લઈને દરેક ભક્તિના આચાર્યો ગોપીઓને કહે છે. એક જ વિશેષતા હતી, બીજાને ભગવાનમાં પ્રીતિ હતી પણ અન્યની પ્રીતિ સહન ન થાય ને એવું નહોતું. અને ગોપીઓને ભગવાનમાં એવી પ્રીતિ હતી કે એ અન્યની પ્રીતિને સહન ન કરી શકે. ભગવાનની પ્રીતિમાં કોઈ વિક્ષેપનું કારણ બને તો પોતાનો પ્રાણ જ્યારે શરીરમાંથી પ્રયાણ કરતો હોય જેવી પીડા થાય એવી પીડા અનુભવાતી. અન્યને પ્રીતિને સહન ન કરવા પણ એવી ભગવાનમાં પ્રીતિ. તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા, ભગવાન ભૂલાય તો અતિ વ્યાકુળ થઈ જાય. તદર્પિત અખિલાચારતા, જે કંઈ પોતાથી કર્મ કરે, મનથી, વચનથી, દેહથી, તો એ સમગ્ર એ ફળ, એનું જે પરિણામ મળે એ મારા ખાતામાં જમા ન કરવું, એ ભગવાનના ખાતામાં જમા કરવું. ગોપીઓ જે કર્મ કરતી, છોકરાઓને શણગારતી ને, તો એને ભાવ એવો હતો, આશય એવો હતો કે આને સરસ રીતે શણગારવું અને સારા કપડાં પહેરાવવું, વ્યવસ્થિત રાખવું, તો કૃષ્ણની સાથે એને રમે તો કૃષ્ણ રાજી થાય. પોતે શણગાર સજતી તોય પણ કૃષ્ણને ગમવા માટે, નહીં કે પોતાના પર્સનલ રાગને પોષવા માટે. મહારાજ કે ગોપીઓના જેવી અમારી ભક્તિ છે એટલે અમારા સ્વાર્થ કે અહમ કેન્દ્રિત કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ નહીં, કેવળ ભગવાન માટે જ કરવું અને ભગવાન માટે જ જીવવું, એવું નિશેષ સમર્પણ, એ ભગવાનની આદર્શ ભક્તિ છે. આવી રીતે મહારાજે ભગવાનની ભક્તિ, ભગવાનની ઉપાસના, વૈરાગ્ય, ધર્મ, ધર્મના દ્રષ્ટાંત તરીકે યુધિષ્ઠિર મહારાજને કીધા. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ એકાંતિકી મુક્તિના ચાર સાધનો છે. એટલે એકાંતિકી મુક્તિના ચાર સાધનોના આદર્શ દ્રષ્ટાંત તરીકે મહારાજે નિરૂપણ કરી અને પોતાની રુચિ એક એકની કીધી. યુધિષ્ઠિર મહારાજને ધર્મનિષ્ઠા કીધી કે આના જેવી અમારી ધર્મનિષ્ઠા છે. ઉપાસનાની દ્રષ્ટિમાં મહારાજે સ્પષ્ટતા એટલી જ કરી કે અમે આમ માનીએ છીએ અને એ અમારી માન્યતા કેવી છે, તો કે પરમ તત્વ એક નારાયણ છે અને નારાયણ છે એની સાકારપણે ઉપાસના ભક્તિ કરવી, અને એ દ્વિભુજ છે ભગવાનના. અક્ષરધામની અંદર ચાર ચરણની ઉપાસના નથી, ચતુર્ભુજની ઉપાસના નથી, દ્વિભુજ અને બે ચરણ પરમ તત્વ એક નારાયણ છે એને વિશે અમારે ભક્તિ છે, અને એ જ પુરુષોત્તમ નારાયણ છે એની સ્પષ્ટતા પાછી છેલ્લે વચનામૃતની અંદર સંતોએ કરી કે એ જ મહારાજ પુરુષોત્તમ નારાયણ એ જ છે, એ આ છે. એટલે ભગવાન નારાયણની અનન્ય ભાવે ઉપાસના ભક્તિ કરવીને એની સ્પષ્ટતા પણ મહારાજે એ કીધી કે અક્ષરધામને વિશે અર્ધો ઉર્ધ્વ તેજનો પુંજ છે અને એ સિંહાસનના મધ્યમાં નારાયણ બિરાજમાન છે અને ફરતા બધા જ મુક્તો બિરાજમાન છે. અતિ દિવ્ય તેજ છે, અતિ તેજે કરીને મૂર્તિ કે મુક્તો દેખાતા નથી, પણ ન દેખાય તો એમાં તેજમાં અમને રુચિ નથી. પણ સાકાર ભગવાનની મૂર્તિ એમાં અમને રુચિ છે અને એમની સ્વામી સેવક ભાવે ઉપાસના ભક્તિ કરવી એ અમારો સિદ્ધાંત છે. નારાયણ છે એને વિશે અમને બહુ પ્રીતિ છે, કારણ કે નારાયણ છે એ પરમ કલ્યાણનું બીજ જાળવનારા અને કલ્યાણ કેન્દ્રિત છે. એટલા માટે એ અવતારને પણ મહારાજે વિશેષ કરીને પ્રીતિનું પાત્ર બતાવ્યા છે. એટલે આ વચનામૃત ઉપરથી એક તો ભગવાનને ક્યારેય નિરાકાર ન સમજવા, નિરાકાર સ્વરૂપમાં મહારાજ કે અમને પ્રીતિ નથી એવી અમારી રુચિ છે, અભિપ્રાય છે. બીજું, અક્ષર બ્રહ્મ પોતાને બ્રહ્મરૂપ માની અને એની સાથે એકતા કરી બ્રહ્મરૂપ થઈ અને સાકાર ભગવાનની સ્વામી સેવક ભાવે ઉપાસના ભક્તિ કરવી એવી અમારી રુચિ અને અભિપ્રાય છે. ત્રીજું, ગોપીઓના જેવી વળતર વિનાનું બલિદાન અને અન્યની પ્રીતિને ન સહન કરવાપણું અને જે કર્મ કરવું એ એમના માટે કર ખાતામાં જમા કરવું એવું જે કર્મરૂપ ભક્તિ, સમર્પણ, પ્રેમ એવી ગોપીઓના જેવી અમારામાં પ્રીતિ છે. એવી રુચિ છે. જડ ભરતજીના જેવો વૈરાગ્ય, સુખદેવજીના જેવી આત્મનિષ્ઠા અને યુધિષ્ઠિર મહારાજના જેવી ધર્મનિષ્ઠા, મહારાજ કે અમને ગમે છે અને એવી અમારી રુચિ છે. ભગવાનની રુચિ તો સામાન્ય જીવ ક્યારેય જાણી ન શકે, પણ ભગવાનની રુચિ સાથે આપણી રુચિને એક કરી અને મહારાજને શું ગમે છે અને શું નથી ગમતું, કેવા મહારાજ આપણને જોવા માગે છે અને કેવું ન કરવું અને કેવું કરવું જોઈએ એની ગણતરી કરી અને મહારાજે થોડી એની સ્પષ્ટતા કરી અને કીધું કે આવી રીતે જે વર્તે એની સાથે અમને સુવાણ થાય છે, મનમેળ થાય છે. જેના અંતરમાં કામાદિક દોષોનો જરા પણ પ્રવૃત્તિ હોય તો અમને મહારાજ કંઈ સુવાણ ન થાય, પણ એ દોષથી પર થયા હોય અને ધર્મમાં રહેતા હોય, ભગવાનના અનન્ય ભક્ત હોય તો મહારાજ કે એની સાથે અમારે સુવાણ થાય છે. નહીતર ભેળો રહેતો હોય તો પણ એની સાથે અમારે રુચિ થતી નથી, અંતરમાં ઉપેક્ષા રહે છે. એ જ અનુસંધાનમાં મહારાજે થોડી વિશેષ કીધું કે ભગવાનમાં જોડે અને ભગવાનના માર્ગે ચાલે ને એ અમને બહુ ગમે છે. તો અમને આ ગમે છે તો નથી ગમતું ક્યું, તો કે એ માર્ગે ચાલવામાં પાડનારા પરિબળો ક્યાં ક્યાં છે? જોડે છે એ ગમે છે, પરંતુ તોડનારા અને ભગવાનના માર્ગથી સત્સંગમાંથી પાડનારામાં કામ, માન, ઈર્ષા, ક્રોધ, સ્વાદ, સ્નેહ વગેરે, મહારાજ કે આ દોષો છે એ પાડે છે. પણ એમાંય વિશેષ કરીને માન, ઈર્ષા અને ક્રોધ એ સત્સંગમાંથી જલ્દી પાછા પાડે છે. એટલા માટે સત્સંગના વિઘાતક પરિબળોને છોડે એ અમને ગમે છે. જે સત્સંગમાંથી સંબંધ તોડાવનારા છે એને જે છોડે એ અમને ગમે છે, પણ જે એને પાડનારા હોય અને એ પોતાનામાં રાખે તો એ અમને ગમતા નથી. સદાયને માટે એનાથી છેટે રહેવાનો જે આગ્રહ રાખે છે અને આ બધાય પાડનારા પરિબળો છે એને ઓળખી રાખે છે, તો મહારાજ કે એવું જેનું વલણ હોય, એવી જેની ક્રિયા હોય, એવી જેની રુચિ હોય તો એ પણ અમને ગમે છે. ભગવાનની રુચિને અભિપ્રાય જાણવા તો બહુ અઘરા હોય, છતાંય કૃપા કરી અને મહારાજે આ છ બાબતો એવી કીધી કે વિષયથી અલિપ્ત રહેવું, પોતાના મનનો વિશ્વાસ ન કરવો, આવો વૈરાગ્ય, આવો ધર્મ, આવું જ્ઞાન, આવી ભક્તિ, આવી ઉપાસનાની રીત અને આવી રીતે સ્વામીસેવક ભાવે ભગવાનની આરાધના કરવી, ભગવાનને ક્યારેય નિરાકાર ન માનવા પણ ભગવાનને સાકાર માની એમની ઉપાસના ભક્તિ કરવી, એ મહારાજે સ્વયં પોતે પોતાને કોની સાથે મેળ થાય, કોની સાથે અતિ ગમે છે અને સુવાણ થાય છે એની વાત મહારાજે કરી છે. અને એ કરી છે શું કામ? શું કામ કરી છે? આપણે એવી કરીએ તો આપણે મહારાજ સાથે સુવાણ થાય. એટલા માટે મહારાજે કીધું કે આવી રુચિ તમે પણ કરજો, રાખજો, તો અમારે ને તમારે સુવાણ થશે. રુચિ મેળ થાય તો જરૂર એમાં આનંદ આખો અનોખો હોય. એકબીજાની રુચિ જ્યાં મળી ગઈ હોય ને એને થોડો ટાઈમ મળે નહીં, ભેળા ન થાય તો શું થાય? કાંઈક ખૂટે છે, કાંઈક ખૂટે છે. અને અંતરથી સદાયને માટે શું થાય કે આને મળીએ, આને મળીએ, એમ ભગવાન છે ને. આવી રુચિ જ્યારે આપણી થાય ને એટલે ભગવાનને આપણે કહેવું ન પડે કે તમે મળજો એમ, પણ ભગવાનને શું થાય? જલ્દી મળીએ, જલ્દી જઈએ, જલ્દી મળીએ. એક રુચિવાળા ગુણાદિત્યાનંદ સ્વામી એવું કીધું, બે હોય તો લાખ છે એમ, અને એ સિવાયના લાખ હોય તો પણ એટલું ન થાય. ભગવાનનું કાર્ય પણ એ રીતે થાય છે. અને અહીંયા તો મહારાજે વિશેષ કરીને ભગવાનના જેવી રુચિ કેળવી અને ભગવાનના ગમતા થવાય એના માટે મહારાજે પોતાની રુચિને અભિપ્રાય આ લોહીના 14મા વચનામૃતમાં જણાવ્યા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજને જેવી રુચિ ગમે છે એવી આપણે પણ થાય અને એ માર્ગે ચાલવાનું બળ શક્તિ મહારાજ અર્પણ કરે. એટલી વાત સાથે વચનામૃતને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સજાનંદ સ્વામી મહારાજની જય. ત્યાં પ્રાર્થના મંદિરમાં ઠાકોરજીની મહાનિરાજન આરતી થશે. બધા ભક્તો ત્યાં દર્શને પધારશે.